श्री पद्म पुराण पातालखंड अध्याय 42 अंबरीश नारद संवाद तथा नारद जी द्वारा निर्गुण तथा सगुण ध्यान नु वर्णन। ऋषिए कह्यू, महाभाग, अमे लोकोए तमारा मुखेथी भगवान श्री कृष्णनु अत्यंत अद्भुत चरित्र सांभळ्यु छे अने आनाथी अमने पूर्ण संतोष थयो छे। अहो, भगवान श्रीकृष्णनु महात्म्य भक्तों ने सदगति आपनारु छे, तेनाथी कोने तृप्ति थई शके छे। तेथी अमने फरी श्रीकृष्णनु चरित्र सांभळवानी इच्छा छे। सुतजी बोलिया, द्विजवरो, तमे बहु उत्तम प्रश्न कर्यो। आ जगत ने तारवा वाळो छे, तमे लोको स्वयं तो कृतार्थ ज छो, केम के श्रीकृष्णना भक्तोना मनोरथ सदा पूर्ण थाय छे। श्रीकृष्णनु पावन चरित्र साधु पुरुषों ने अत्यंत हर्ष प्रदान करनारु छे। हवे हूँ आ विषय में एक अद्भुत उपाख्यान संभळावु छु। एक समय नी वात छे, भगवान ना प्रिय भक्त नारद जी बधा लोक में फरता फरता मथुरा में गया अने त्या राजा अंबरीश ने मळ्या। तेमनु चित्त श्रीकृष्णनी आराधना में लागेलु छे। मुनिश्रेष्ठ नारद जी ना पधार्या बाद राजा अंबरीशे तेमनो सत्कार करी अने प्रसन्न चित्ते श्रद्धापूर्वक तमारा लोकोनी जेमज प्रश्न करियो। मुनिश्रेष्ठ नारद जी ना पधार्या बाद राजा अंबरीशे तेमनो सत्कार करी अने प्रसन्न चित्ते श्रद्धापूर्वक तमारा लोकोनी जेमज प्रश्न करियो। मुने, वेदोना वक्ता विद्वान पुरुष जेमने परम ब्रह्म कहे छे, ते स्वयं भगवान कमल नयन नारायण छे। जे सर्वथी पर छे, जेमनी कोई मूर्ति न होवा छता मूर्तिमान स्वरूप धारण करे छे। जे सर्वना ईश्वर व्यक्त न व्यक्त रूप छे, सनातन छे। समस्त भूत जेमना स्वरूप छे, ते जेमनु चित्त द्वारा चिंतन करी शकातु नथी। एवा भगवान श्री हरिनु ध्यान कई रीते थई शके, जेनामां संपूर्ण विश्व ओतप्रोत छे। जे अव्यक्त एक उत्कृष्ट पर अने परमात्माना नामथी प्रसिद्ध छे, जेनाथी आ जगतनो जन्म पालन अने संहार थाय छे। जेमणे ब्रह्माजीने उत्पन्न करीने तेमने पोतानामां रहेलू वेदोनु ज्ञान आप्युं, जे समस्त पुरुषार्थोने आपवावाळा छे। योगी जनोने पण जेमना तत्वनो बोध बहु कठणताथी थाय छे, तेमनी आराधना कई रीते करी शकाय, कृपा करीने ए जणावो जेने गोविंदनी आराधना करी नथी। ते निर्भय पदने प्राप्त थई शकतो नथी, एटलू ज नहीं, तेने तप यज्ञ अने दाननु पण उत्तम फल मळतु नथी। जेने श्री गोविंदना चरणारविंदनो रसास्वाद कर्यो नथी, तेने मनोवांछित फळनी प्राप्ति कई रीते थई शके। भगवाननी आराधना समस्त पापोने दूर करनारी छे। तेने छोड़ीने हूँ मनुष्यने माटे बीजू कोई प्राश्चित जोतो नथी। अनाराधिते अनाराधित गोविंदो न विदंती यतो अभयम्, न तपो यज्ञ दाना नाम लभते फलम उत्तमम्। अनास्वादित गोविंद पादंबु रजशो, नरह मनोर कंथा कथा नितम कथमा कलयित फलम, हरे राधानम हित्वा दुरितो गव निवारणम, नान्य पश्यामि जंतु नाम प्राश्चितम परम मुने। 84મા અધ્યાયના 15-17 શ્લોક સકી। જેમની ભ્રુકુટીના વિલાસ માત્રથી સમસ્ત સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે, તે ક્લેશહારી કેશવની આરાધના કઈ રીતે થાય? સ્ત્રીઓ પણ કઈ રીતે એમની ઉપાસના કરી શકે છે? આ બધી વાતો સંસારના હિત માટે તમે મને જણાવો। ભગવાન ભક્તિના પ્રેમી છો, પ્રેમી જ ભગવાન ભક્તિના પ્રેમી છે, બધા લોકો તેમની આરાધના કઈ રીતે કરી શકે? નારદજી, તમે વૈષ્ણવ છો, ભગવાનના પ્રિય ભક્ત છો, પરમાત્મ તત્વના જ્ઞાતા તથા બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો, તેથી હું તમને જ આ વાત પૂછું છું। ભગવાન શ્રી કૃષ્ણના વિષયમાં કરેલો પ્રશ્ન વક્તા, શ્રોતા અને પ્રશ્ન કરતા ત્રણેય પુરુષોને પવિત્ર કરે છે। બરાબર એ જ રીતે જેમ તેમના ચરણોનું જળ શ્રી ગંગાજીના રૂપે પ્રવાહિત થઈને ત્રણેય લોકને પાવન કરે છે, દેહધારીઓનો આ દેહ ક્ષણભંગુર છે, તેમાં મનુષ્ય શરીર મળવું બહુ દુર્લભ છે। તેમાં પણ ભગવાનના પ્રેમી ભક્તોના દર્શન તો મને વધારે દુર્લભ લાગે છે। આ સંસારમાં જો ક્ષણવાર માટે પણ સત્સંગ મળી જાય તો તે મનુષ્યને માટે નિધિનું કામ કરે છે, કેમ કે તેનાથી ચારે પુરુષાર્થ સુલભ થઈ જાય છે। ભગવાન, તમારી યાત્રા સંપૂર્ણ લોકનું મંગળ કરવા માટે હોય છે। જેમ માતા પિતાનું પ્રત્યેક વિધાન બાળકના હિતને માટે હોય છે, તે જ પ્રમાણે ભગવાનના પથ પર ચાલવાવાળા સંત મહાત્માઓની દરેક ક્રિયા જગતના જીવોનું કલ્યાણ કરવા માટે જ હોય છે। દેવતાઓનું ચરિત્ર પ્રાણીઓ માટે ક્યારેક દુઃખનું કારણ હોય છે અને ક્યારેક સુખનું, પરંતુ તમારા જેવા ભગવત પરાયણ સાધુ પુરુષોનું પ્રત્યેક કાર્ય જીવોના સુખનું જ સાધક હોય છે। જે દેવતાઓના જેવી સેવા કરે છે, દેવતા પણ તેને તે પ્રમાણે સુખ પહોંચાડવાની ચેષ્ટા કરે છે। જેમ છાયા સદા શરીરની સાથે જ રહે છે, તે જ પ્રમાણે દેવતા પણ કર્મોની સાથે જ રહે છે। જેવું કર્મ હોય છે તેવી જ સહાયતા તેમની પાસેથી પ્રાપ્ત થાય છે। પરંતુ સાધુ પુરુષ સ્વભાવથી જ દીનો પર દયા કરવા વાળો હોય છે। શ્રોતા રમથ વક્તારમ પ્રષ્ટારમ પુરુષમ હરે હે પ્રશ્ન પુનાતિ કૃષ્ણસ્ય તદ અગ્રી સલિલમ યથા દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરુ તત્રાપિ દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ સંસારે અસ્મિન ક્ષણાર્ધ ધોરપી સત્સંગ સેવર્ધિન ઋણામ યસ્માદ વાપ્યતે સર્વમ પુરુષાર્થ ચતુષ્ટયમ ભગવન ભવતો યાત્રા સ્વસ્થયે સર્વદેહિનામ બાલાનામ ચ યથા પિત્રોરુતમ શ્લોક વર્તન વર્તમનામ ભૂતા નામ દેવ ચરિતમ દુખાય ચ સુખાય ચ સુખાયેવ હિ સાધુનામ ત્વદ તદ્દૃશ્યા ચતુ મચ્યુતાત્મનામ ભજંતિ યે યથા દેવાન દેવા અપિ તથૈવ તાન છાયેવ કર્મ સચિવાઃ સાધવો દિનવત્સલાઃ 84 અધ્યાયના 22-27 શ્લોક સંખ્યા। તેથી ભગવાન, મને વૈષ્ણવ ધર્મનો ઉપદેશ કરો, જેનાથી વેદોના સ્વાધ્યાયનું ફળ પ્રાપ્ત થાય છે। નારદજીએ કહ્યું, રાજન, તમે બહુ ઉત્તમ પ્રશ્ન કર્યો છે। તમે ભગવાન વિષ્ણુના ભક્ત છો અને એકમાત્ર લક્ષ્મીપતિનું સેવન જ પરમાર્થ છે, એ વાતને જાણો છો। જે વિષ્ણુની આરાધના કરવાથી સમસ્ત વિષ્ણુની આરાધના થઈ જાય છે, તથા જે સર્વદેવમય શ્રી હરિના સંતુષ્ટ થવાથી સંપૂર્ણ જગત સંતુષ્ટ થઈ જાય છે, જેમના સ્મરણ માત્રથી મહાપાતકોની સેના ધ્રુજી ઉઠે છે, તે ભગવાન નારાયણ જ સેવન કરવા યોગ્ય છે। રાજન, બધી બાજુથી મૃત્યુથી ઘેરાયેલો કયો મનુષ્ય એવો હશે જે પોતાની ઇન્દ્રિયોમાં શક્તિ હોવા છતાં શ્રી મુકુંદના ચરણાર વિંદુનું સેવન ન કરે? ભગવાન તો ઋષિઓ અને દેવતાઓના પણ આરાધ્ય દેવ છે। સાધુ પૃષ્ઠમ મહિપાલ વિષ્ણુ ભક્તિ મતા ત્વયા જાનતા પરમમ ધર્મમેકમ માધવ સેવનમ યસ્મિન્નારાધિતે વિષ્ણૌ વિશ્વમ આરાધિતમ ભવેત તૃષ્ટમ ચ સકલમ તૃષ્ટે સર્વદેવમયે હરો યસ્મ સ્મરણમ આત્રેણ મહાપાતક સંહિતહિ તત્ક્ષણાત ત્રાસમાં આયાતિ સ સેવ્યો હરિ રેવહી કો નો રાજ નિંદ્રિયવાન મુકુંદ ચરણા અંબુજમ ન ભજેત સર્વતો મૃત્યુર પાર યમુ યમૃ શિ દેવતેહિ 84 અધ્યાયના 29-32 શ્લોક સંખ્યા। ભગવાનના નામ અને લીલાઓનું શ્રવણ, તેમનો નિરંતર પાઠ, શ્રી હરિના સ્વરૂપનું ધ્યાન, તેમનો આદર તથા તેમની ભક્તિનું અનુમોદન એ બધા મનુષ્યને તત્કાળ પવિત્ર કરી દે છે। વીર ભગવાન ઉત્તમ ધર્મ સ્વરૂપ છે, તેઓ વિશ્વ દ્રોહીઓને પણ પાવન કરી દે છે। કારણ કાર્ય વગેરેના પણ જે કારણ છે, ભગવાન તેમના પણ કારણ છે, પરંતુ તેમનું કોઈ કારણ નથી। તેઓ યોગી છે, જગતના જીવ તેમના જ સ્વરૂપ છે, સંપૂર્ણ જગત જ તેમનું રૂપ છે. શ્રી હરિ અણુ બૃહત કૃષ સ્થૂળ નિર્ગુણ ગુણવાન મહાન અજન્મા તથા જન્મ મૃત્યુથી પર છે, તેમનું સદા ધ્યાન કરવું જોઈએ. સત્પુરુષોના સંગથી કીર્તન કરવા યોગ્ય ભગવાન શ્રી કૃષ્ણની નિર્મળ કથાઓ સાંભળવા મળે છે, જે આત્મા મન તથા કાનોને અત્યંત સરસ અને મધુર લાગે છે. ભગવાન ભાવથી હૃદયના પ્રગાઢ પ્રેમથી પ્રગટ થાય છે. એ વાતને તમે સ્વયં પણ જાણો છો, છતાં પણ તમારા ગૌરવનો વિચાર કરીને સંસારના હિત માટે હું પણ કંઈક નિવેદન કરીશ, જેને પરબ્રહ્મ કહે છે. જે પુરુષથી પર અને સર્વોત્કૃષ્ટ છે તથા જેની માયાથી જ આ સંપૂર્ણ જગતની સત્તા પ્રતીત થાય છે, તે તત્વ ભગવાન અચ્યુત જ છે. તેઓ ભક્તિપૂર્વક પૂજા કરવાથી બધી મનોવાંછિત વસ્તુઓ પ્રદાન કરે છે. રાજન, જે મનુષ્ય મન વાણી અને ક્રિયાથી ભગવાનની આરાધનામાં લાગ્યા છે, તેમના વ્રત નિયમ કહું છું, એનાથી તમને પ્રસન્નતા થશે. અહિંસા, સત્ય, અસ્તે, ચોરી ન કરવી તથા નિષ્કપટ ભાવે રહેવું, આ ભગવાનની પ્રસન્નતા માટે માનસિક વ્રત કહ્યા છે. નરેશ્વર, દિવસમાં એકવાર ભોજન કરવું, રાત્રે ઉપવાસ કરવો અને માગ્યા વિના જે આપમેળે પ્રાપ્ત થઈ જાય તે જ અન્નનો ઉપયોગ કરવો, આ પુરુષો માટે કાયિક વ્રત કહ્યું છે. વેદોનો સ્વાધ્યાય, શ્રી વિષ્ણુના નામ અને લીલાઓનું કીર્તન, સત્ય બોલવું તથા ચુગલી ન કરવી, આ વાણીથી સંપન્ન થનારું વ્રત છે. ચક્રધારી ભગવાન વિષ્ણુના નામોનું સદા અને સર્વત્ર કીર્તન કરવું જોઈએ. તેઓ નિત્ય શુદ્ધિ કરવા વાળા છે, તેથી તેમના કીર્તનમાં કદી અપવિત્રતા આવતી જ નથી. વર્ણ તથા આશ્રમો સંબંધી આચારોનું વિધિવત પાલન કરનાર પુરુષ દ્વારા પરમ પુરુષ શ્રી વિષ્ણુની સમ્યક આરાધના થાય છે. આ માર્ગ ભગવાનને સંતુષ્ટ કરવા વાળો છે. સ્ત્રીઓ મન વાણી અને શરીરના સંયમ રૂપી વ્રતો તથા હિતકારી આચરણો દ્વારા પોતાના પતિ રૂપી દયા નિધાન વાસુદેવની ઉપાસના કરે છે. શુદ્રોને માટે દ્વિજાતિ તથા સ્ત્રીઓ માટે પતિ જ શ્રી કૃષ્ણ ચંદ્રના સ્વરૂપ છે, તેથી તેમણે શાસ્ત્રોક્ત માર્ગે એમનું જ પૂજન કરવું જોઈએ. પતિ રૂપો હિતા ચારેર મનોર વાક્કા સંયમે વ્રતેરાધ્યતે સ્ત્રીભી વાસુદેવ દયા નિધિ સ્વાગમોક્તને મુક્તેન માર્ગેણ સ્ત્રી શુદ્રેરપી પૂજનમ કર્તવ્યમ કૃષ્ણચંદ્રસ્ય દ્રિજાતિ વર રૂપિણી રૂપિણી રૂપહિણી. 84 અધ્યાયના 37 થી 48 શ્લોક સંખ્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રણ વર્ણના લોકો જ વેદોક્ત માર્ગે ભગવાનની આરાધના કરે. સ્ત્રી અને શુદ્ર વગેરે માત્ર નામ જપ અથવા નામ કીર્તનથી જ ભગવાનની આરાધનાના અધિકારી છે. ભગવાન લક્ષ્મીપતિ માત્ર પૂજન, યજન અને વ્રતોથી જ સંતુષ્ટ થતા નથી, તેઓ ભક્તિ માર્ગે છે. તેઓ ભક્તિ માગે છે, કેમ કે તેમને ભક્તિપ્રિય કહેવાય છે. પતિવ્રતા સ્ત્રીઓના તો તેમના પતિ જ દેવતા છે, તેમણે પતિમાં જ વિષ્ણુ સમાન ભક્તિ રાખવી જોઈએ તથા મન વાણી શરીર અને ક્રિયાઓ દ્વારા પતિની જ પૂજા કરવી જોઈએ. પોતાના પતિનું પ્રિય કરવામાં લાગેલી સ્ત્રીઓ માટે પતિ સેવા જ વિષ્ણુની ઉત્તમ આરાધના છે. આ સનાતન શ્રુતિનો આદેશ છે. વિદ્વાન પુરુષ અગ્નિમાં હવિષ્ય દ્વારા, જળમાં પુષ્પ દ્વારા, હૃદયમાં ધ્યાન દ્વારા તથા સૂર્યમંડળમાં જપ દ્વારા દરરોજ શ્રી હરિની પૂજા કરે છે. સ્ત્રીનામ પ્રતિ પતિવ્રતા નામ તુ પતિરેવ હિ દૈવતમ સત પૂજ્યો વિષ્ણુ ભક્તયા મન વાક્યા કર્મ ભી. સ્ત્રીનામ અથાધિકતયા વિષ્ણોર આરા ધનાદિકમ પતિ પ્રિય રતનામ અહિંસા પહેલું, ઇન્દ્રિય સંયમ બીજું, જીવો પર દયા કરવી ત્રીજું, क्षमा चौथू, सम पांचमू, दम छठू, ध्यान सातमू अने सत्य आठमू पुष्प छे। आ पुष्प द्वारा भगवान श्री कृष्ण संतुष्ट थाय छे। नृप श्रेष्ठ बीजा पुष्पो तो पूजाना बाह्य अंग छे। भगवान उपयुक्त पुष्पोथी प्रसन्न थाय छे केम के तेओ भक्तिना प्रेमी छे। जल वरुण देवता नु प्रिय पुष्प छे। घी दूध अने दही चंद्रमाना पुष्प छे। अन्न वगैरे भक्ति मा अन्न वगैरे प्रजापतिना प्रजापतिना धूप दीप अग्निना फल पुष्प वगैरे वनस्पतिना पुष्प छे। दभ मूल वगैरे पृथ्वी नु गंध अने चंदन वायु नु तथा श्रद्धा विष्णु नु पुष्प छे। वाजिंत्र विष्णु पदे विष्णु प्राप्ति नु साधन मानवामां आवे छे। आठ पुष्पोथी पूजित थईने भगवान विष्णु तत्काल प्रसन्न थाय छे। सूर्य अग्नि ब्राह्मण गाय वैष्णव हृदयाकाश वायु जल पृथ्वी आत्मा अने संपूर्ण संपूर्ण प्राणी आ भगवानी पूजाना स्थान छे। सूर्य मां त्रय विद्या ऋक यजु शाम द्वारा अने अग्नि मां हविष्य आहुति द्वारा भगवानी पूजा करवी जोईए। श्रेष्ठ ब्राह्मण मां अवकार द्वारा गायो मां घास ने जल वगैरह द्वारा वैष्णव मां बंधुजनो आदर द्वारा तथा हृदयाकाश मां ध्यान निष्ठा द्वारा श्री हरि की आराधना करवी जोईए। वायु मां मुख्य प्राण वृद्धि द्वारा जल मां जल सहित पुष्पादि द्रव्य द्वारा पृथ्वी अर्थात वेदी अथवा माटी की मूर्ति मां मंत्र पाठ पूर्वक हार्दिक श्रद्धा साथे समस्त भोग समर्पण द्वारा आत्मा मां वेद्य बुद्धि थी क्षेत्रज्ञना चिंतन द्वारा तथा संपूर्ण भूतों में भगवान ने व्यापक मानी ने तेमना प्रत्ये क्षमतापूर्ण भाव द्वारा श्री हरि की पूजा करवी जोईए। आ बधा स्थानों में शंख चक्र गदा अने पद्मथी सुशोभित भगवान ना चतुर्भुज अने शांत रूप नु ध्यान करता रहीने एकाग्र चित्ते आराधना करवी जोईए। ब्राह्मणों ना पूजन थी भगवान नी ज पूजा थाय थई जाय छे तथा ब्राह्मणों तिरस्कार थी भगवान ज तिरस्कृत थाय छे। वेद ने धर्म शास्त्र जेना आधार पर टकेला छे ते ब्राह्मण भगवान विष्णु नु ज स्वरूप छे। तेमना नामोच्चारण करवाथी मनुष्य पवित्र थई जाय छे। राजन संसार मां धर्म थी ज बधा प्रकार ना शुभ फलों नी प्राप्ति थाय छे। अने धर्म नु ज्ञान वेद अने धर्म शास्त्रो वडे थाय छे। તે બંનેના આધાર પણ આ પૃથ્વી પર બ્રાહ્મણ જ છે તેથી તેમની પૂજા કરવાથી જગદીશ્વર જ પૂજાય છે। દેવાદિદેવ વિષ્ણુ યજ્ઞ અને દાનથી ઉગ્ર તપસ્યાથી યોગાભ્યાસથી તથા સમ્યક પૂજનથી પણ એટલા પ્રસન્ન થતા નથી જેટલા બ્રાહ્મણોને સંતુષ્ટ કરવાથી થાય છે। વેદોના જાણનારા બ્રહ્માજી પણ બ્રાહ્મણોના ભક્ત છે। બ્રાહ્મણ દેવતા છે આ વાતના તેઓ જ પ્રવર્તક છે। તેઓ બ્રાહ્મણોના દેવ તેઓ ब्राह्मणों ने देवता माने छे। तेथी ब्राह्मणों ना संतुष्ट थवाथी ज तेमने पण संतोष थाय छे। मातृकुल ने पितृकुल बन्ने कुलना पूर्वज दीर्घकाल थी नरक मां पड़िया होय तो पण ज्यारे तेमनो वंशधर पुत्र श्री हरि नी पूजा नो आरंभ करे छे तेज समये ते स्वर्ग मां चाल्या जाय छे। जेमनु चित्त विश्वरूप वासुदेव मां आसक्त न थयुं તેમના જીવનથી તથા પશુઓને જેમ આહાર વિહાર વગેરે ચેષ્ટાઓથી શું લાભ। નરકે અપી ચિરમ મગ્નાઃ પૂર્વજ યે કુલદ્વે તદેવ યાંતિ તે સ્વર્ગમ યદાર્ચિત યદાર્ચતિ સુતો હરિમ કિમ તેષામ જીવી તેનેહ પશુ વચ્ચે સ્થિતેન કિમ યેષામ ન પ્રવણમ ચિત્તમ વાસુદેવે જગન્મયે। 84 અધ્યાયના 72 થી 73 શ્લોક સંખ્યા। રાજન હવે હું વિષ્ણુનું ધ્યાન જણાવું છું જે આજ સુધી કોઈએ જોયું નહીં હોય તે નિત્ય નિર્મળ અને મોક્ષપ્રદ ધ્યાન તમે સાંભળો। જેમ વાયુ રહિત સ્થાનમાં મૂકેલો દીવો સ્થિર ભાવે અગ્નિમય સ્વરૂપ ધારણ કરીને પ્રજ્વલિત થતો રહે છે તે જ પ્રમાણે ધ્યાનસ્થ આત્મા સર્વ પ્રકારના દોષોથી રહિત નિરામય નિષ્કામ નિશ્ચલ અને વેર અને મંત્ર મૈત્રીથી રહિત થઈ જાય છે। શ્રી કૃષ્ણનું ધ્યાન કરનાર પુરુષ શોક દુઃખ ભય દ્વેષ લોભ મોહ તથા ભ્રમ વગેરેથી અને ઇન્દ્રિયોના વિષયોથી પણ મુક્ત થઈ જાય છે। જેમ દીવો બળતો રહીને તેલને શોષી લે છે એ જ પ્રમાણે ધ્યાન કરવાથી કર્મનો પણ ક્ષય થઈ જાય છે. માનદ, ભગવાન શંકરે ધ્યાન બે પ્રકારનું કહ્યું છે, નિર્ગુણ અને સગુણ. તેમાંથી પહેલા નિર્ગુણ ધ્યાનનું વર્ણન સાંભળો. જે લોકો યોગ શાસ્ત્રોક્ત યમ નિયમાદિ સાધનો દ્વારા પરમાત્મા સાક્ષાત્કારનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓ જ સદા ધ્યાન પરાયણ થઈને માત્ર જ્ઞાન દ્રષ્ટિથી પરમાત્માના દર્શન કરે છે. પરમાત્મા હાથ રહિત છે છતાં તે બધું જ ગ્રહણ કરે છે અને સર્વત્ર જાય છે. મુખ વિના જ ભોજન કરે છે અને નાક વિના સૂંઘે છે, તે કાન વિના સાંભળે છે, તે બધાનો સાક્ષી અને આ જગતનો સ્વામી છે. રૂપહીન હોવા છતાં રૂપથી સંબંધ થઈને પાંચ ઇન્દ્રિયોને વશીભૂત થયો હોય એવું લાગે છે. તે સમસ્ત લોકોનો પ્રાણ છે, જગતના બધા લોકો તેની પૂજા કરે છે. જીભ વિના જ તે બધું જ વેદ શાસ્ત્ર અનુકૂળ બોલે છે. તેને ત્વચા નથી તો પણ તે સર્વ પ્રકારના ઠંડા ગરમ વગેરે પદાર્થોના સ્પર્શનો અનુભવ કરે છે. સત્તા અને આનંદ તેના સ્વરૂપ છે. તે જીતેન્દ્રિય એકરૂપ આશ્રયવિહીન નિર્ગુણ મમતા રહિત વ્યાપક સગુણ નિર્મળ ઓજસ્વી સર્વને વશમાં કરનાર બધું જ જોવા વાળો અને સર્વજ્ઞોમાં શ્રેષ્ઠ છે. તે સર્વવ્યાપક અને સર્વમય છે. આ પ્રમાણે જે અનન્ય બુદ્ધિથી જે તે સર્વમય બ્રહ્મનું ધ્યાન કરે છે તે નિરાકાર તથા અમૃત તુલ્ય પરમ પદને પ્રાપ્ત થાય છે. મહામતે, હવે હું બીજા અર્થાત સગુણ ધ્યાનનું વર્ણન કરું છું. એ સાંભળો, આ ધ્યાનનો વિષય ભગવાનની મૂર્તિ અથવા સાકાર રૂપ છે. તે નિરામય રોગ વ્યાધિથી રહિત છે, તેનો બીજો કોઈ આધાર નથી. તે સ્વયં જ સૌનો આધાર છે. રાજન, જેમની વાસનાથી આ સંપૂર્ણ બ્રહ્માંડ વાસિત છે, જેમના સંકલ્પમાં જગતનો વાસ છે, તે ભગવાન શ્રી હરિ આ વિશ્વને વાસિત વ્યાપ્ત કરવાના કારણે જ વાસુદેવ કહેવાય છે. તેમનો શ્રી વિગ્રહ વર્ષા ઋતુના સજળ મેઘ વાદળ જેવો શામ છે. તેમની પ્રભા સૂર્યના તેજને પણ માત કરે છે. તેમના જળની બાજુના એક હાથમાં કિંમતી મણીઓથી ચિત્રિત શંખ શોભી રહ્યો છે અને બીજા હાથમાં મોટા મોટા અસુરોનો સંહાર કરનારી કૌમુદકી ગદા છે. જે તે જગદીશ્વરના ડાબા હાથોમાં પદ્મ અને ચક્ર સુશોભિત છે. આ પ્રમાણે તેઓ ચતુર્ભુજ છે. તે સંપૂર્ણ દેવતાઓના સ્વામી છે. સારંગ નામના ધનુષ ધારણ કરવાના કારણે તેમને સારંગી પણ કહે છે. તેઓ લક્ષ્મીપતિ છે. તેમની ઝાંખી બહુ સુંદર છે. શંખ જેવો મનોહર કંઠ, સુંદર ગોળાકાર મુખમંડળ તથા પદ્મપત્ર જેવી મોટી મોટી આંખો, બધું જ આકર્ષક છે. મોગરા જેવા ચળકતા દાંતોથી ભગવાન ઋષિકેશ બહુ શોભી રહ્યા છે. રાજન, શ્રી હરિ નિદ્રા પર શાસન કરવા વાળા છે. તેમનું નીચેનો હોઠ પ્રવાલ જેવો લાલ છે. નાભિથી કમળ પ્રગટ થવાના કારણે તેમને પદ્મનાભ કહે છે. તેઓ અત્યંત તેજસ્વી મુગુટના કારણે બહુ શોભી રહ્યા છે. શ્રી વત્સના ચિહ્ને તેમની સુંદરતામાં વિશેષ વૃદ્ધિ કરી છે. શ્રી કેશવનું વૃક્ષસ્થળ કૌસ્તુભ મણિથી અલંકૃત છે. તે જનાર્દન સૂર્ય સમાન તેજસ્વી કુંડળો દ્વારા અત્યંત દૈદીપ્યમાન થઈ રહ્યા છે. કેયુર હાર કડા કરિસૂત્ર કરદની કંદોરો તથા અંગૂઠીઓથી તેમાંના શ્રીઅંગ વિભૂષિત છે. આ બધા આભૂષણોથી તેમની શોભા બહુ વધી ગઈ છે. ભગવાને તપાવેલા સોના જેવું પિતાંબર પહેર્યું છે અને ગરુડ પર બિરાજેલા છે. તેઓ ભક્તોના પાપ સમૂહને દૂર કરવા વાળા છે. આ પ્રમાણે ભગવાનના સગુણ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ. રાજન, આ પ્રમાણે મેં તમને બે પ્રકારનું ધ્યાન બતાવ્યું. આનો અભ્યાસ કરીને મનુષ્ય મન વાણી તથા શરીર દ્વારા થનારા બધા પાપોથી મુક્ત થઈ જાય છે. તે જે જે ફળને પ્રાપ્ત કરવા માટે ચાહે છે તે બધા તેને અવશ્ય મળી જાય છે. દેવતાઓ પણ તેનો આદર કરે છે તથા અંતમાં તે વિષ્ણુ લોકને પ્રાપ્ત થાય છે. અધ્યાય 42મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.